다 산사람 아이고 라 수녀만이 디머러니 마나로라 나서라고 메로 산사람아이코라 수녀만이 디머러니 마나로라 나서라고 메로 जन्ममा श्रद्धाञ्जली दिनु अर्को जन्ममा मेरै भई जन्मिनु नसोढा हो मेरो I'm not afraid.